ત્યાં સુધી શાસ્ત્રકારો બીવડા બીવડા કર્યા. એટલે અમે એને એમ કેવા માંગીએ છીએ કે તું અપ્રમાણિક કરું છું તેનો મને વાંધો નથી, પણ હવે હું તને આ કહું છું તે પ્રમાણે તું કરજે એટલે ધોવાઈ જાય. આપ સમજો ને, આ રસ્તો ધોવાનો છે અને પેલો ચોખ્ખો રાખવાનો રસ્તો છે. કેવું છે? આ ડાઘ પડ્યા પછી ધોવાનો રસ્તો છે. પેલો ચોખ્ખું રાખવા જતા ચોખ્ખું નથી રહેતું, ડાઘ વધારે વધારે પડ્યા કરે છે. તમે સમજો ને? એટલે આ માર્ગ જુદી જાતનો છે. ધોએ ધોએ અને ઉપર પ્રકાશ આપે તે જુદું. અપ્રમાણિક પણ કરે છતાં અમારા જ્ઞાનથી એ પોતે કામ ચાલે અને ઉપર ઉદ્યોગતિમાં જઈ રહે, એવો આ માર્ગ છે. જુદી જાતનો અક્રમ છે, ક્રમિક નથી. આ લિફ્ટ માર્ગ અક્રમ એટલે લિફ્ટ માર્ગ. લિફ્ટમાં બેસી અને આજ્ઞા એકલી પાડવાની, બીજું કશું કામ નહીં, દખો નહીં, દખલ નહીં, ધંધો કરવાનો બધાને શું જેને જે ધંધો હોય તે. કારણ કે અમે જ્ઞાનથી જે જોયું ને તે ખુલ્લે ખુલ્લું બહાર પાડી દીધું. શું થયું? ખુલ્લે ખુલ્લું જે જોયું એ બધું જ બહાર જ પાડી દીધું. કારણ કે બધા લોકોને આ કામ થઈ જાય, અનંત અવતારથી ભટકે છે, ભટક ભટક કરે છે, પણ કોઈ દાડો જ્ઞાન થયું નથી ને મોક્ષ ની દરવાજો દેખ્યો નથી, અંતર શાંતિ થઈ નથી, તૃપ્તિ થઈ નથી. સમજ પડે ને? તૃપ્તિ કોઈ દાડો કોઈ કાળે એને જોઈ નથી. જયારે જ્ઞાન મળે ત્યારે તૃપ્તિ થઈ જાય. જય જ્યાં સુધી ચારિત્ર શુદ્ધિ ના હોય તો આ જ્ઞાન મળેલું કે છે કે પરિણામ પામે ટકે ખરું? અમે જ્ઞાન થી જોઈને જે કહીએ છીએ ને એ ચારિત્ર શુદ્ધિ કોને કહેવાય? આ જગત સમજી શક્યું નથી. ચારિત્ર શુદ્ધિ કોને કહેવાય? એ જગત ભ્રાંતિમાં સમજ્યું છે. લૌકિક ભાષામાં. કઈ ભાષામાં સમજ્યું છે? રાગ દ્વેષ કામ ક્રોધ ના, લૌકિક ભાષા. લૌકિક લોકમાં જે ચાલુ વ્યવહાર છે ને એ ભાષામાં સમજ્યું છે. આ જગત જે ચારિત્ર થી ભડકે છે એ રિલેટિવ ચારિત્ર છે. કેવું છે? હા, રિયલ ચારિત્ર ને સમજવાનું છે. રિલેટિવ ચારિત્ર થી ભડકી ભડકી ને તો લોકો આમ થઈ ગયા છે, આવા થઈ ગયા છે. સમજો ને? એટલે અમારે અહીં કોઈ જાતનો બાધક નથી. શું કહ્યું? નહીં, પણ કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાન આપ જે અક્રમ થી આપશો તે કેવળ જ્ઞાન કહેવાય? આપ જે અક્રમ થી આપશો તે કેવળ જ્ઞાન કહેવાય ને? કેવળ જ્ઞાન જ આત્મા આપું છું. કેવળ જ્ઞાન પણ આ કારણે રીતે પચતું નથી. મને પચ્યું નહીં તો તમને કેમ કઈ પચશે? મને તો પચ્યું નહીં. 356 ઉપર આવીને પૂર્યું. 360 હોવું જોઈએ ત્યારે બધા 356 ડિગ્રી ઉપર આવીને પૂર્યું. એટલે તમને પચશે નહીં, પણ આ જ્ઞાન તમને મુક્તિ તમને આપશે અંદર. શું કહ્યું? આ સંસાર ચાલે છે તો સર્વ અવસ્થામાં મુક્તિ રહેલા છે. આ ડુંગર થી મારે મુક્તિ આપી હતી. એક જ વખત હું મળ્યો છું એમને. અત્યાર સુધી બીજી વખત મળવા આવ્યો તે આપેલી. એટલે એમના જે શિષ્ય છે ને એ જરાક ફેરવી નાખ્યું છે એમને. અમને ભલા માણસ છે, ભદ્રિક માણસ છે ડુંગર થી મહારાજ. એ પેલા શિષ્ય એમાં ફેરવી નાખ્યું છે. બિચારા કાચું પાડી દીધું, પણ હું ગયો નહીં. એક જ વખત મળેલો આખી લાઈફ માં એક જ વખત હું ગયો. એટલે વાંચો આગ મળી એટલે તાર પોતે બેઠા થવા નક્કી કરી દીધું. અને અમે આમ પાછી વિધિ મૂકી દઈએ. અમે જાણીએ કે અમને અમનું કલ્યાણ ના થવું જોઈએ. અમને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. અમે અહીંથી ઉપાશ્રીમાં ગયા હતા. કઈ ગામ ગયા હતા? પનવેલ ગયા હતા. પનવેલ. મહારાજે કેવડાવ્યું કે ભાઈ તમે તેમ કરીને મને અહીંયા આવીને જ્ઞાન આપી જાઓ. આ ફોન ગાડી ગયું. મહારાજે કેવડાવ્યું કે મને જ્ઞાન આપી જાઓ. એટલે પનવેલ અમે અહીંથી ગાડી લઈને ગયા. પનવેલ ઉપાશ્રીમાં ગયા ત્યારે મહારાજ કહે છે કે મને અહીં અહીં જ્ઞાન આપ્યું. મેં મહારાજ આવી રીતે અપાય નહીં, રસ્તામાં જ્ઞાન અપાય નહીં. એટલે મહારાજ કહે પણ અમે ક્યાં જઈએ? પછી આપ ઘેર જશો ને અમે ક્યાં જઈએ? કે છે પછી મહારાજે જગ્યા ખોરી કાઢી દીધી. એટલે કઈ ઘોડે બધી છે ને એક બંગલો ફરી કાઢ્યો. તો મહારાજ મને કહે છે એક બંગલો છે ત્યાં આગળ આપ આવી શકશો ને આવી છે. એટલે મહારાજ ચાલીને ત્યાં આવ્યા અને ગાડીમાં ત્યાં ગયા. અને પછી આ મહારાજ ને આ ડુંગરથી મહારાજ ભલા માણસ, ભદ્રિક માણસ છે. એટલે પછી એમને જ્ઞાન આપ્યું. સમજણ ને? હવે આ મહારાજોને અહીં જ્ઞાની પુરુષના ચરણને અહીં કપાળ આડવાનું ઘણું મુશ્કેલ થઈ પડે, પણ તે બધી મુશ્કેલી ચાલી ને પહેલા પેલું કે તમારે આ કરવું છે, શું કે છે, મારે મોક્ષ જોઈએ જ છે, મારે ગમે તે આ સ્થાને પાછી થાય, શું કે છે, પણ મારા જે દર્શન કરી અને એ આપી દીધી ને આ એક જ વખત જો અહીંયા આવ્યા છે ને, પણ અહીં તો 5-10 વખત મારા જડે ને, તો મહારાજને કશું પણ પૂછવા જ ના આવવું પડે, સમજે ને, કશું પૂછવા જ ના આવવું પડે, પણ આ મારાથી 2.5 રીતે આવે દુનિયા પબ્લિકમાં, બધું ખોટું દેખાય ને પબ્લિકમાં, મુશ્કેલીઓ બી થાય, પણ મહારાજના એમને શાંતિ કરી આપી મેં આજે, જય શું એમના પેલા શિષ્ય બધું આવું આવું સ્વચ્છાચાર સચાર કરે છે, એ કે છે અવ્રતિ છે જ્ઞાની પુરુષ, શું કે છે, એ તો જ્ઞાની માણસ ના, એટલે શિષ્યને સમજાય નથી, પણ શિષ્યનો શિષ્યનો બરોબર ભરે દાદો નહીં, પણ એને પોતે મારી જોડે કલાક બેસે ને, તો અવ્રત શું ને સુવ્રત શું કેને કહેવાય, તે સમજાવું, આ બધું વ્રતમાં જ નથી જગત, એક આચાર્ય મહારાજ વ્રતમાં નથી, આજે ત્યાગમાં છે, શું છે, ત્યાગમાં નથી, આ ત્યાગમાં છે પણ વ્રતમાં નથી, વ્રત કોને કહેવાય, હું વ્રતમાં છું પણ તમને દેખાય નહીં, વ્રત એટલે વર્તે નહીં, ત્યાગ ત્યાગ યાદ રહ્યા કરે, તમે ફલાણો ત્યાગ કરે છે, ફલાણો ત્યાગ કરે છે, અને વ્રત એટલે વર્તે યાદ જ કશું ના આવે, શું થયું, હા સમજાય ને, એટલે આખા જગત ની કોઈ પણ વસ્તુ અમને ત્યાગા ત્યાગ અમને યાદ જ ના હોય, અમને કશું અડે નહીં ને નડે નહીં, એટલે આમાં સુચારિત્ર ને કુચારિત્ર એ વસ્તુ જુદી છે, આ એ સારા કાળમાં સુચારિત્ર ની કિંમત છે, આ બાહ્ય ચારિત્ર ની રિલેટિવ ચારિત્ર, આ કાળમાં તો રિલેટિવ ચારિત્ર ની કિંમત જ શું છે, આ સમજાય ને, એટલે આ અક્રમ વૈજ્ઞાનિક રૂપ કે ભલે બહાર ચાલો બહાર સડેલો રહ્યો, બહાર સડેલો તો મને વાંધો નથી, આત્મા તેવો છે, શું છે, આત્મા શુદ્ધ ગમે ને, અને પછી હું બીજી દવા આપું છું પાંચ વચ્ચેમાં, એ દવાથી બધા ઘર ઉદય જાય છે, શું થાય છે, બહારના ભાગના જે સડી ગયેલા ભાગ છે ને, એ દવાથી બધું કમ્પ્લીટ થઈ જાય છે, એટલે ચારિત્ર બહાર, ચારિત્ર સંસારી લોકો ચારિત્ર પાડી શકે નહીં, સમજાય છે ને, અને સાધુ હતી ચારિત્ર પડાતો નથી, ચારિત્ર એ સમજ્યા જ નથી ત્યાં આગળ, ચારિત્ર કોને કહેવામાં આવે છે, ચારિત્ર એ શીલ ને કહેવામાં આવે, શીલ શીલ એટલે એ ચારિત્ર ભગવાને ચારિત્ર શીલ ને કહ્યું છે, શીલ એટલે જ્ઞાન માયા લોભ મંદ ગતિ ને પામેલા હોય, કેવું મંદ ગતિ ને પામેલા હોય, એટલે મંદ કચારી હોય, મંદ કચારી ને દેહ કરીને ચારિત્ર સુંદર રહેતું હોય, બધું ભેગું થાય, તારે શીલવાન કહેવાય, ચારિત્રવાન કહેવાય, ખબર ને, તો એવા શીલવાન છે તો સાપ નો અહીં આગળ બધી સાપની ઓળી કરેલી હોય છે, તો એ શીલવાન અંદર અંદર હોય તો સાપ પેલા દે નહીં, એટલું બધું શીલવાન છે, પ્રભાવ છે, ખબર ને, આ તો ચારિત્ર નહીં, આ તો અજ્ઞાન અજ્ઞાનતાથી જેમ ત્યાગ કર્યા કરે છે, એનાથી મને એટલું કરે છે, એ લોકોનો ઈરાદો ખોટો નથી, પણ માર્ગ મળતો નથી, એટલે પાણી પાણી રૂંધાયું છે, આગળ પાણીને માર્ગ ના મળે એટલે રૂંધાયું, પાણી ઊંધાયું એટલે બંધાયું છે, એમાં દોષ છે નહીં, પણ માર્ગ ના મળ્યો તેથી પાણી રૂંધાયું છે, અને આ તો ખુલ્લો માર્ગ નીકળ્યો, આ તો ભાઈ આચાર્ય ફરી પામશે, બીજા બધા બીજા આચાર્ય પામશે, આ મહાશક્તિ થી પામી ગયો છે, કામ થઈ ગયું નથી, આ બેન પહેલો ગાર મેં એવું કર્યું હતું, બેને મને બોલાવડાયેલો ગમે તે બેને, તમારો પેલો દોષ કર્યો છે, જાણો છો કયો, આ તમે કસાય થઈ પ્રભુણા કરો છો, નરકે જશો, કસાય થઈ પ્રભુણા એ નરકે જવાની નિશાની છે, કસાય ના હોય તારે પ્રભુણા બોલાવે નહીં, તો કોઈ માટે મારા માં કસાય હોય ને હું સદુ કરું, કસાય રહીત એની પરિસ્થિતિ થાય ત્યાં સુધી ચૂપ કેમ રહી શકે, કસાય રહીત એની પરિસ્થિતિ થાય ત્યાં સુધી ચૂપ કેમ રહી શકે, મહારાજ ને કહે છે કે નાની પુરુષ ભલે છે પણ અવરોધી છે કે શું છે જ્ઞાન ભાઈ નાખે એક અંદર એમાં પછી ફોટા નાખી દે એટલે દૂધમાં જોડા નાખે થઈ જાય એ ભાઈ શાંતિ વાળા કહે કે અંદર જરા એ થયેલું છે એક તરફ કહ્યું કરિયા છે ફેરફાર કરે કે આજે મેં કહ્યું નાખું જ્ઞાની પુરુષ ના પણ પરિણીતિ ના હોય એટલે ભાગ્ય અચાર લગવાનો ના હોય ભગવાને કહ્યું છે શું કહે જ્ઞાની પુરુષ ના ભાગ્ય અચાર લગવાનો હોય શંકા ભાઈ માટે જે પેલા ના પ્લાનિંગ છે પ્લાનિંગ ફેરફાર ના થાય એટલે ફરી વાર અમે આપી શકીએ નહી કારણ કે પ્લાનિંગ ફેરફાર થઈ શકે નહીં બહુ સારું સાયન્ટિસ્ટ હોય તેનું સંપૂર્ણ બનવાનું નથી મને થોડા વર્ષ જઈને પછી આવજે મારે પામવા માટે મારે શું કરવું છે સંપૂર્ણ ડેવલપ થયા પછી આ પામી શકે એ લોકો તો બિલકુલ બહાર ના ફેર માં ધોરણ માં બુદ્ધિ વધે કે બરાબર વસ્તુ જાય કાઉન્ટર વેટ છે શું છે એટલે બુદ્ધિ વધે એટલે બરાબર વસ્તુ જાય કાઉન્ટર વેટ માં તમારે કઈ જોઈતું હોય તો તમે રિલેટિવ અને ત્યાં શું કરો તો બધા શાંતિ ને સુખ વધે શું કરવાથી એટલે સમજાવવાની જરૂર છે કારણ કે જે લોકો પુનર્જન્મ સમજે નહીં તેને આત્મા મુક્તિ ને ના મુક્તિ નું ભાન જ ના થાય કેવું આ 2500 વર્ષ માં આ 2500 વર્ષ ઘેર મારી ભગવાન પછી 2500 વર્ષ માં લોકો ને પાપ નથી કરવાની ઈચ્છા તો પાપ રોજ ઉગે આત્મા બોલ્યો તો લડાઈ ચાલુ થઈ જાય પાકિસ્તાન જોડે, અને એક જ શબ્દ લડાઈ ચાલુ થાય તે વખતે કોઈ બોલી ગયો નઈ માટે પાછું બોલો નહીં બોલતો જ નહીં, બોલો તો પાછું અંતર બોલતો, બોલો તો પાછું અંતર બોલતો નહીં, બોલવાનું મટતું ના હોય તો આમ ગુરુ ડહોર ડાબી બોલજો હોય સમજે ના પડે, હમણાં મારું દાબી દીધું નહીં, રેકોર્ડ લાગ્યા વગર નહીં ને તો આપડે રેકોર્ડ ઉપર મૂકી દો જીતી લડીઓ થયેલી જેટલી લડીઓ થઈ ને જીતતી થઈ છે, જીભ મીઠી છે, મીઠી ના હોય બોલશે નહીં કે અરે વળેલા હોય આપણી જોડે ત્યારે જોડે આપડે મીઠું બોલીએ ને તો બીજા એનો એક થી જાય ને એવું છે મીઠું કદા બોલેલા ખોબલી જોડે બોલતા હોય ઘણા ખરાબ મિત્ર મિત્ર છે મિત્ર જોડે મીઠા બોલાય ક્યાં દોસ્ત ક્યાં ભણવાનું છે દોસ્ત બીજા કર્મ જવા દે છે આયુષ કર્મ પછી ઉભું નહીં કરતો મોહની કર્મ ને કશું એ તો સફળ થાય ને સફળ ના થાય ને દરેક ને દવા કર્મ ના બધા વિચિત્ર ઉદય ને એ ઉદય માં ઉદય માં ચાલી જાય પણ ભાઈ હલકો થઈ જાય છે હલકો હલકો હલકો પણ હલકા પણ થોડું ઘણું અનુભવ માં આવ્યું ના બતા હલકા પણ અનુભવ માં રહે છે પણ ઉકેલ આવી જશે હજી તો કામ કરવા મળી છે કામ પૂરું કરવું છે ને અને બધા કામ પૂરા પૂરા થાય છે નિશ્ચય જોઈએ આપડો તારા ઘર માં મુક્ત થઈએ એટલું જ ભાવના ભાવના નહીં રૌદ્ર ધ્યાન થાય છે કે રૌદ્ર થઈ જાય ખરું શું ભાઈ પછી જોઈ નાખો ઉપાય શું ઉપાય શું કરો શું ઉપાય શું કરીએ કરવા જેવું તો નથી છતાં થઈ જાય હા થઈ જાય આપડે આપડે આ કપડું કપડા નો દાગ નથી પાડવા છતાં મને દાગ પડી ગયો પછી એનો ઉપાય તો કરવો પડે ને ધોઈ નાખવાનું હા એટલે ધોઈ નાખો છો ને રૌદ્ર રૌદ્ર ધ્યાન ધોઈ નાખો છો એવી રીતે પ્રતિક્રમણ કરવું પડે આપડે આપડે જે પ્રતિક્રમણ પ્રકાશ નાખીને નથી કરતા બીજું ક્ષણે ક્ષણે જયારે ખ્યાલ આવતો જાય તેમ તેમ મન છૂટતું જાય. ખબર પડી જાય ખરી, અને આ તો ધ્યાન થયેલું ખબર પડે. આ તો શું થાય તારે આ તો ધ્યાન તમે કહો આપણે અંદર થી ખ્યાલ આવી જાય આપો ધ્યાન ના કરવા જેવું થઈ જાય અંદર થી થઈ જાય કે આ બધું આર્થ ધ્યાન જેવું ન કરવા જેવું થઈ જાય બધું આર્થ ધ્યાન છે. ના પણ શું કરતા હોય તે ધ્યાન આર્થ ધ્યાન કહેવાય છે. કરતા પણ કરીએ એ જ આર્થ ધ્યાન. કરતા પણ કરીએ બીજી આગળ પાછી ચિંતાઓ થતી છે ને કોઈ વાર આવે તો બઉ ચિંતા નથી ગયું. અને ઘરમાં આ લાવવાનું છે આ લાવવાનું છે આ લાવવાનું છે એવા કોઈ વિચારો તો આવે ઘરના સંસાર વિચારો તો આવે. પેલા જેટલી આપણે થાય એ બધું બંધ થઈ ગયું. પેલા તો આપણે કરો છો હે ધર્મ ધ્યાન કદાચ કરો છો? સત્સંગ સાંજ સવારે ચાલુ જ હોય. સત્સંગ સાંજ સવારે ચાલુ જ હોય છે. બે ત્રણ કલાક સત્સંગ કરે. શું થાય? સત્સંગ. હા, ચાલો સત્સંગ થાય. વાંચન હોય કોઈ વાતચીત ચાલતી હોય એમાંથી જે બધું સમજવાનું બધું નથી. વાંચન હોય કે વાતચીત હોય એમાં સમજીએ. રામાયણ મહાભારત ગમે તે સારી ચોપડી ની અંદર જે જાણવાનું હોય એ બધું ચાલુ થાય. રામાયણ મહાભારત ક્યાં બધે જાય છે? બધે જાય. સારું જ્યાં હોય ત્યાંથી બધે લે. ખરું ધર્મ ધ્યાન તો લોકો સમજુ જ નથી ને. શું નામ બેન તમારું? રમાબેન. એ જયારે રમાબેન ને ગાળો ગળે ને ત્યારે એનો દોષ ના દેખાય જરાય ત્યારે ખરું ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય. આપણા માં દોષ ભેર્યા છે એમ લાગે. દોષ તો આપણા માં જ ભેર્યા છે એમ લાગે. લાગી જાય પણ એ આટલો સાંભળે કે દોસ્તો આપણા માં જ છે. આપણા માં જ છે. હમણાં દોષ દેખાતો નથી ને. સામાનો દોષ કરતા આપણા વધારે દેખાય. સામાના દોષ કરતા આપણો દોષ વધારે લાગે એમ. સામાનો તો હંમેશા સહકારણ વસ્તુ હોય છે એમ લાગે ખ્યાલ કે જે કઈ બની રહ્યું છે એ સહકારણ બની રહ્યું છે અને એની અંદર ના નિમિત્ત આપણે છીએ. કોઈ રીતે એટલી જાગૃતિ રહે એમ રહે રે. એટલે આપણા માથે જ દોષ લેવાનું મન થાય. એટલે આપણે જ ઠંડા કે પાછા હસવું જોઈએ એમ લાગે. બરાબર બરાબર. ભલે ગમે એવું નુકસાન થાય કે બીજી પરિસ્થિતિમાં પણ એમ લાગે. તમારે એવું રહી રહેતું નહીં. દોષ દેખાય ઠીક છે. ફેરફાર થઈ જાય. દુકાને જવું હોય ને એમને મોડું થઈ જવું હોય જમવાનું પીર હોય એમ કે તારે શું કરો? નહીં કઢી ઢળી જાય તો કઢી ઉધી પડી ગઈ તો ના કઈ ના થાય. કઈ ના થાય. તમને અંદર કાઢી જઈ ના જાય એને ખ્યાલ આવે કે આ તો આવું થયું તો કેમ ના બોલાય, કઈ મતભેદ પડે છે કે મતભેદ પડી જાય? કડી માં પડતો નથી, બીજા કશા પડતો નથી, પડે છે હું મારી રીતે સમજી હોઉં અને એમની રીતે સમજ્યા હોય તો એમાં મતભેદ પડી જાય. પછી પૂછો ને તમે કઈ રીતે સમજ્યા છો, દ્રષ્ટિ જુદી હોય, સૌ સૌ ની દ્રષ્ટિ જુદી હોય ને, એટલે એક નો પ્રવાહ આમ હાલે, એક નો આમ હાલે, એટલે પછી એ બે જુદા પડી જાય, પછી ત્યાં અથડામણ કે ઈ ના થાય જાય. બાધા રાખીને દેખ્યા મળે, કઈ ખબર જ નથી, ખબર હોય તો શું જોવે. બાર વાગે મહેમાન જાય કંટાળે નઈ, આમ નો કે આ જાતનો કોઈ કંટાળો નહીં. એક માટે રસોઈ કરવી હોય તો આપડે કોઈ દિવસ કંટાળો ના આવે. તમને બાર વાગે તો કોઈ કશું થઈ જાય ને, તમે બાર વાગે બાર નો ફકરા તો તમને કશું થાય છે? હજી રાતે બહાર નીકળવું પડે તો કઈ થાય નહીં. પછી કલાક ઊંઘાઈ હોય પછી ઉઠાડે, જાજે ભાગે ના થાય તમને ના થાય. કુદરતી આ તરફ નું વહેણ ના સંસ્કાર ખરા, એમ બઉ સારા સંસ્કાર. એક વાર છે ને આસડા નો ઘોડો હતો આખો, અને રમાબેન નામ ખરું કે, તમારા સસરાને તમે કહી નઈ હું રમાબેન છું, બીજું કશું પૂછ્યું નહિ, બોલાય નહિ આપડા લક્ષ રહેતો સાચું લક્ષ બોલવું પડે ને, રમાબેન છું લક્ષ તમને રહ્યા કરે. રાતે કોઈ પૂછે કે રમાબેન રમાબેન ગુમ પાડે ને તમે ઉઠો છે ને, રમાબેન નું લક્ષ રહ્યા કરે શું રે, રમાબેન વડીલ કઈ વાત કરતો રમાબેન ની, તો રમાબેન કોણ મળે સાંભળે ના સાંભળે, જો તમે સિદ્ધાર્થ માં છો તો સાંભળો નઈ, સિદ્ધાર્થ માં છો તમારે રમાબેન નું સાંભળવાનું શું કામ. અત્યારે અમે તો વાત કર્યા કરીએ છીએ, એકબીજા સાંભળીએ છીએ, ત્યારે અમારું કયું લક્ષ્ય હોય, ત્યારે અમારું કયું લક્ષ્ય હશે, અત્યારે અમે આ સાંભળીએ છીએ હું આપની પાસે સત્સંગ કરવા આવ્યો છું અને સાંભળ્યો છું, પણ હાવ હું દયાલાલ છું એ હું હાવ ભૂલી નથી ગયો. આમાં એવું છે ને, દયાલાલ થી ભૂલી જવાની જરૂર જ નહીં. નાટક છે ને, નાટક માં ભૂલી જાય પગાર ના પૂરો હાલે. પણ ઓલા માં સ્પષ્ટ ભાન કે હું નાટક માં મેં ભરતરી નો વેશ લીધો છે પણ હું દયાલાલ છું એવું સ્પષ્ટ ભાન હોય છે. હું લક્ષ્મીચંદ ભૂલે નહી, એમ સાથો સાથ હું આત્મ શુદ્ધ આત્મ સ્વરૂપ છું એ ભૂલવું ના જોઈએ એમ આપનું કેવું છે ને? હા, ના ભૂલવું જોઈએ ને, ત્યાં નહીં ભૂલાય નહી, એનું નામ જ્ઞાન કહેવાય. લક્ષ્ય રહેવું છે, જેમ ભરતુરી ભરતુરી નો પાઠ ભજે, ભરતુરી કરી હું ભરતુરી જવાબ છું, તેમ છું વાતો કરે, રડે કરે બધું કરે, પણ અંદર ખબર જાય તો હું લક્ષ્મીચંદ છું. એટલે આ તો ડાયાબેન નામ નું નાટક ભજવાનું છે, રમાબેન નામ નું નાટક ભજવવાનું છે. એના નાટક એના નાટક માં ચોક્કસ ના રહીએ તો દંડ થાય. દંડ થાય હા, ક્યાં દંડ થાય એ ભાન છે, પણ અહિયાં હું મારી જાત ને આપણું સુખ ને ભૂલી જઈ તો દંડ થશે એ ભાન નથી. એ ભાન નથી, એ ભાન નથી, એ બે ભાન માં આ કાર્ય થઈ રહ્યું છે. ના પણ તમારું તો સારું હોય છે, કરતા પડા નું કરતા પડા નું ભાન સુધી છે ને. અને એમ લાગે છે કે પાંચ સમવાય કારણ હોય ત્યારે જ કાર્ય બને છે, હું તો કઈ કરી શકું જ નહીં, એક તત્વ કાર્ય કરી શકે નહીં. હા બરોબર, જ્ઞાન વસ્તુ જુદી છે ને ભદ્રિકતા વસ્તુ જુદી. ભદ્રિકતા મુંબઈ માં ઓછી છે ને, હોય ખરી, કઈ ના હોય એને ના કહેવાય ને. ના ના હોય તો ના કહેવું, ના કહેવાય, ભદ્રિકતા ઓછી ખરી. એ તો હવે આપ જે જાણો વધારે એ એક્ઝેક્ટ જોઈને કહ્યું છે વ્યવસ્થિત. એટલે આ મન વચન કાયા ના જે ક્રિયાઓ થાય છે એ બધી તમારા તાબામાં નથી, વ્યવસ્થિત ના તાબામાં છે. મનની ક્રિયાઓ, વાણીની ક્રિયાઓ અને આ દેહ ની ક્રિયાઓ બધી વ્યવસ્થિત ના તાબામાં, તમારા તાબામાં જરાય નથી. અમારા તાબામાં શું છે? તમારા તાબામાં જો સ્વરૂપ નું જ્ઞાન મળ્યું હોય તો સ્વરૂપ છે, તો તમારે પોતાના ધ્યાનમાં રહેવું, પોતાના કાર્યમાં રહેવું. અને જેને જ્ઞાન ના મળ્યું હોય તેને ભગવાનની આજ્ઞામાં રહેવું, બસ. ભગવાનની કહેલી આજ્ઞા હોય વિતરાગની, તે આજ્ઞામાં રહેવું, બીજું કશું કરવા જેવું નથી. કોતો ભગવાનની આજ્ઞા માન કે કોતો સ્વરૂપનું જ્ઞાન, જ્ઞાની પાસેથી મળ્યું હોય તો સ્વરૂપમાં રહે. બે જગત માં કરવાનું, બીજું બધું વ્યવસ્થિત છે એવું જ્ઞાની પુરુષ જોઈને કે છે. સ્વરૂપ નું જ્ઞાન થયું નથી, ન હોય જિંદગી. હા, અને ભગવાન ની આજ્ઞા શું છે એનું ભાન ન હોય. હા, એનું ભાન ના હોય, બરોબર. તો કઈ રીતે રહેવાય? ના પણ ભાન ભાન એ જ્ઞાની પુરુષ પાસે બધું ભાન કરી લેવું જોઈએ. ભગવાન ની આજ્ઞા શું હોય? તમને ગધું કાપે તો તરત એનો દોષ ના દેખાવો જોઈએ. તમને તરત જ એમ લાગુ છે કે મારા કર્મ નો ઉદય છે, નિમિત્ત છે. બિચારો કાપી લઈ ગયો એ તો નિમિત્ત છે, પણ ઉદય કોનો? ઉદય આપણો પોતાનો. હા, તે કે આ જો આપણો ઉદય એવો ના હોય તો એનાથી એવું બની શકે નહીં. બની શકે નહીં, આપણને કોઈ છેતરી જાય વેપારમાં ધંધામાં, બધું કશું થઈ શકે એવું નથી. તેવું વ્યવસ્થિત કહે છે, એવું વ્યવસ્થિત કહેવા માંગીએ છીએ. શું કહ્યું? તમારા ઉદય સિવાય કોઈ માણસ કશું તમને કરી શકે નહીં એવું વ્યવસ્થિત અમે કહેવા માંગીએ છીએ, બરાબર. માટે તમે શાંતિ થી રહો, ખાઓ પીવો, જે ઉદય માં આવે તે ખાઓ, ઉદય માં આવે તે ફેરો, ઉદય માં આવે તે ફરો. સમજ ભાઈ ની, ઉદય નો વાંધો નથી. એ સિવાય આ જે થઈ રહ્યું છે એને ફેરવવાના સંકલ્પ વિકલ્પ કરે તો એ કયું કાર્ય થાય છે? નહીં પણ સંકલ્પ વિકલ્પ કરવાની જરૂર જ નથી. જરૂર નથી આપવા છે, બરાબર, પણ અમે કરીએ છીએ ને ઊંધા થઈને. ઊંધા થઈને કરો છો એને અધર્મ કે છે. અને ભગવાન ધર્મ શું કે છે? ધર્મ કરવાનું જ કે છે ભગવાન. ધર્મ કરવાનો તે કરવાનો કયો? જ્ઞાની પુરુષ ની આજ્ઞા. અને ધર્મ શું? પોતાના સ્વરૂપ નું ભાન, પોતાના સ્વરૂપ માં રહેવું છે, રહેવું તે રમણતા કરવી. આ સંસાર માં રમણતા નહીં કરવાની, અને સ્વરૂપ માં રમણતા કરવાની. ધર્મ, તેને ધર્મ કયો? અને આ છે તે લૌકિક ધર્મ કયો? કારણ કે ભગવાન ની આજ્ઞામાં રહેવું છે, બરાબર. અને બીજું બધું વ્યવસ્થિત અમે જ્ઞાન થી જોઈ ને કહીએ છીએ કે તમે છેતરી જનારો વ્યવસ્થિત છે, છેતા જો છેતર છે તે વ્યવસ્થિત છે, બધું વ્યવસ્થિત છે, કામ કરે જાઓ. શું કે છે ઘણી વાર પૂછવામાં આવી નથી થતો ને, આ તો સ્પષ્ટ થતા કે આપ તો અહીંયા મુંબઈ માં બેહા જાય છો, ત્યાં ક્યાં બધું જોવા પધાર્યા? આપ તો અહીંયા બિરાજો છો મુંબઈ માં, તો આપ ત્યાં બધું ક્યાં જોવા પધાર્યા? બધે તમારે મયો કાઢેલો છે, બધે જોયા આવે છે, ત્યાંના સારા ગા પડ્યા છે, તમને કેવું જાણ છે? તે ગ્રામ થઈ જાવ છે, તે ગ્રામ કાળ ના પ્રભાવ થી ઘા પડી ગયા છે, વિષમ કાળ ના પ્રભાવ થી. વિષમ કાળ ના પ્રભાવ થી રુજે લાગે પડે. અધોગતિ માં જવાની નિશાની ભગવાન ની હિતરા ની કહેલી આજ્ઞા બહાર જે કઈ વર્તે છે એ બધું આ આજ્ઞા ના કહેવાય. વાંખે દેખાય આજ્ઞા, આજ્ઞા વાંખે ના દેખાય. આંખે દેખાય એવી વસ્તુ નથી, વાંખે દેખાય એ આજ્ઞા ભગવાન એનો. શું કહ્યું? એ તો ઉદય ની આજ્ઞા છે. ગમી છે ઉદય ની, આ વાંખે દેખાય એ ઉદય ની આજ્ઞા છે, ભગવાન ની આજ્ઞા જુદી છે. ઉદય ની આજ્ઞા બરાબર છે, ભગવાન ની આજ્ઞા. ગોઠવણી કરેલી છે તમારે અહીંથી જન્મ થી મળ્યા સુધી નું બધું ફરજિયાત તમે કરો છો. હું અહીંયા આપની પાસે આવ્યો એ વ્યવસ્થિત, એ વ્યવસ્થિત તમે જજો તે વ્યવસ્થિત બરાબર છે. ફરજિયાત કરો છો જન્મ્યાથી, મારા પેટમાંથી ફરજિયાત અને ભગવાન નો કહેલી આજ્ઞા એ તો આંખે ના દેખાય, એ અંદર થી સમજવાની વસ્તુ છે, એ સમજવાની વસ્તુ છે. બરાબર વાત તો સમજણ થાય ઉઠી પણ એક બે ના ઘા પડ્યા ના હોત ને, તમારું કલ્યાણ તમારે જોડે હાર મારી વાત તમે હાર એટલી સમજણ છે. મેં પણ ઘા પડી ગયા છે, રુજાતા રુજાતા નથી, કૃપા થી રુજાય છે, એટલે વસ્તુ સ્થિતિ માં તમે સમજો ને. એ વસ્તુ તમે એ કહેવા માંગે છે, શું કામ ઘન ચક્કર નગર કામ ના આ કર્યું છે કે હું સંતાસ છે, અરે મત સંતાસ છે, એ કઈ કઈ છે ક્રિયા કરી એટલે ના ઉતર થાય તો ઉતાર કરો. તાકાત ની વાત નથી, તાકાત ની વાત. આ મેં સામાયિક કરી, મેં પડકમું કર્યું, મેં આમ કર્યું, મેં આમ સામાયિક કરી, આમ કર્યું, સબ કર્યું, સબ કર્યું, મેં જે કઈ એટલે એ તો ઉદય નું ક્રિયા છે, ઉદય ની આજ્ઞા છે. ધન્યવાદ. Right.